श्री पद्म पुराण उत्तरखंड अध्याय 8 संवत्सर दीप व्रतनी विधि अने महिमा। नारद जी बोलिया, हे भगवान, तमे मने बधा व्रतों में मुख्य संवत्सर दीप नामना व्रतनी उत्तम विधि बताओ, जे करवाथी बधा व्रतों ना अनुष्ठाननुं फल अवश्य मळी जाय, बधी कामनाओ सिद्ध थाय तथा बधा पापोनो नाश थई जाय। મહાદેવજીએ કહ્યું, હે દેવર્ષિ, હું તમને એક પાપનાશક રહસ્ય બતાવું છું, જેને સાંભળીને બ્રહ્મહત્યા કરનારો, ગોઘાતી, મિત્રહંતા, ગુરુસ્ત્રીગામી, વિશ્વાસઘાતી તથા ક્રૂર હૃદયનો મનુષ્ય પણ શાશ્વત મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે તથા પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરીને વિષ્ણુલોકમાં જાય છે। તે રહસ્ય સંવત્સર દીપ व्रत छे, जे अत्यंत श्रेयस्कर व्रत छे। हुं तेनी विधि अने महिमानुं वर्णन करीश। हेमंत ऋतुना प्रथम मास माक्षरमां शुभ एकादशी तिथि आवे त्यारे ब्राह्म मुहूर्तमां उठवुं अने काम क्रोधथी रहित थईने नदीना संगम तीर्थ तळाव के नदीए जईने स्नान करवुं, अथवा मनने वशमां राखीने घरे स्नान करवुं। स्नान करवानो मंत्र आ प्रमाणे छे, स्नातो अहम सर्वतीर्थेषु गर्ते प्रस्तवणेषु च नदीषु सर्वतीर्थेषु तत् स्नानम देही मे सदा। हो संपूर्ण तीर्थो कुंडो झरणाओ तथा नदियों में स्नान करी चुक्यो, हे जल, तमे मने ते बधा स्नान करवानु फल प्रदान करो। त्यार पछी देवताओ अने पितरोनु तर्पण करीने जप कर्या पछी जितेन्द्रिय पुरुषे देवाधिदेव भगवान लक्ष्मीनारायणनु पूजन करवू, पहला पंचामृतथी स्नान करीने पछी चंदन युक्त जळथी स्नान करवू। त्यार पछी आ प्रमाणे बोलू, स्नातो असी लक्ष्म्या सहितो देव देव जगतपते, माम समुद्धर देवेश घोरात संसार बंधनात। हे देवाधिदेव, हे जगतपते, हे देवेश्वर, તમે લક્ષ્મીજીની સાથે સ્નાન કરી ચૂક્યા છો, આ દુસ્તર સંસાર બંધનથી મારો ઉદ્ધાર કરો। આ પછી વૈદિક તથા પૌરાણિક મંત્રોથી ભક્તિપૂર્વક લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુનું પૂજન કરવું। અતો દેવ, આ સૂક્તથી અથવા પુરુષ સૂક્તથી પૂજા કરવી જોઈએ, અથવા નમો મત્સ્યાય દેવાય કુર્મ દેવાય વેય નમઃ, નમો વારાહ દેવાય નરસિંહાય વેય નમઃ, वामानाय नमस्तुभ्यं परशुरामाय ते नमः, नमो अस्तु रामदेवाय विष्णुदेवाय ते नमः, नमो अस्तु बुद्धदेवाय कल्किने च नमो नमः, नमः सर्वात्मने तुभ्यं शिरसेत्यभि पूजयते पूजयेत। मत्स्य, कच्छप, वाराह, नरसी, वामन, परशुराम, राम, कृष्ण, बुद्ध अने कल्कि आ 10 अवतार धारण करनारा તમે સર્વાત્માને હું મસ્તક ઝુકાવીને નમસ્કાર કરું છું। આમ કહીને પૂજન કરતું અથવા ભગવાનના જે કેશવ વગેરે નામ પ્રસિદ્ધ છે તેમના દ્વારા શ્રી હરિનું પૂજન કરવું જોઈએ। ધૂપનો મંત્ર, વનસ્પતિ રસો દિવ્ય સુરભિ ગંધ વાગ્છુ ચિહી ધૂપો અયમ દેવ દેવેશ નમસ્તે પ્રતિગૃહ્યતામ। હે દેવાધી દેવ, મનોહર સુગંધથી યુક્ત આ પરમ પવિત્ર દિવ્ય વનસ્પતિઓ રસરૂપી ધૂપ તમારી સેવામાં અર્પણ કર્યો છે, તમને નમસ્કાર છે, તમે તેનો સ્વીકાર કરો। દીપકનો મંત્ર, દીપસ્તમો નાશયતિ દીપ કાંતિ પ્રયચ્છતિ તસ્માદ દીપ પ્રદાનેન પ્રિયતામ મે જનાર્દન। દીપ અંધકારનો નાશ કરે છે, દીપ કાંતિ પ્રદાન કરે છે, તેથી દીપદાનથી ભગવાન જનાર્દન મારા પર પ્રસન્ન થાવ। નૈવેદ્ય મંત્ર, નૈવેદ્ય મિદ મન નાદ્યમ દેવ દેવ જગતપતે લક્ષ્મયા સહ ગૃહાણ ત્વમ પરમામૃતમ ઉત્તમમ। હે દેવાધિદેવ, આ અન્ન વગેરેથી બનાવેલું નૈવેદ્ય અર્પણ કરું છું, હે જગદીશ્વર, તમે લક્ષ્મીજીની સાથે આ પરમ અમૃતરૂપ ઉત્તમ નૈવેદ્યને ગ્રહણ કરો. ત્યાર પછી જનાર્દનનું ધ્યાન કરીને શંખમાં જળ અને હાથમાં ફળ લઈને ભક્તિપૂર્વક અર્ધ્ય અર્પણ કરો. અર્ધ્યનો મંત્ર જન્માંતર સહસ્ત્રેણ યન્મયા પાતકમ કૃતમ તત્સર્વમ નાશામ આયાતુ પ્રસાદાત્તવ કેશવ. હે કેશવ, હજારો જન્મોમાં મેં જે પાપ કર્યા છે તે બધા તમારી કૃપાથી નાશ પામે. આ પછી ઘી અથવા તેલથી ભરેલો એક સુંદર નવો કળશ લઈને ભગવાન લક્ષ્મીનારાયણની સાથે સ્થાપિત કરો, લક્ષ્મીનારાયણની સામે સ્થાપિત કરો. કળશની ઉપર તાંબા કે માટીનું પાત્ર મૂકવું, તેમાં નવ તંતુઓ જેટલી મોટી વાટ એટલે કે દિવેટ નાખવી તથા કળશને સ્થિર મૂકીને સ્થાપિત કરો. ત્યાં વાયુ રહિત સ્થાનમાં દીવો પ્રગટાવો. હે દેવર્ષે, પછી પવિત્ર આત્મા પવિત્રતાપૂર્વક પવિત્રતાપૂર્વક પુષ્પ અને ગંધ વગેરેથી કળશની પૂજા કરીને નીચેના મંત્રથી શુભ સંકલ્પ કરવો. કામો ભૂતસ્ય ભવયસ્ય સમ્રાડેકો વિરાજતે દીપઃ સંવત્સરમ યાવન્મયાયમ પરિકલ્પિતઃ અગ્નિહોત્રમ વિછિન્નનમ પ્રિયતામ મમ કેશવઃ. ભૂત અને ભવિષ્યના સમ્રાટ તથા સર્વની કામનાના વિષય એક અદ્વિતીય પરમાત્મા સર્વત્ર બિરાજમાન છે. મેં એક વર્ષ સુધી પ્રજ્વલિત રાખવા માટે આ દીપકની સ્થાપના કરી છે. આ અખંડ અગ્નિહોત્ર રૂપ છે, આથી ભગવાન કેશવ મારા પર પ્રસન્ન થાવ. ત્યાર પછી ઇન્દ્રિયોને વશમાં રાખીને વેદોનો સ્વાધ્યાય તથા જ્ઞાન યોગમાં તત્પર રહેવું. પતિતો પાપીઓ અને પાખંડી લોકો સાથે વાતચીત કરવી નહીં. રાત્રિના સમયે નૃત્ય ગાન વાજિંત્ર વગેરે દ્વારા પુણ્ય ગ્રંથોના પાઠ દ્વારા તથા વિવિધ પ્રકારના ધાર્મિક ઉપાખ્યાનોથી મનની પ્રસન્નતા સાથે ઉપવાસપૂર્વક જાગરણ કરવું. ત્યાર પછી સવાર થતા પૂર્વાહ્નના નિત્ય કર્મોનું અનુષ્ઠાન કરીને ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું તથા પોતાની શક્તિ પ્રમાણે તેમની પૂજા કરવી. પછી પોતે પણ પારણું કરીને બ્રાહ્મણોને પ્રણામ કરીને વિદાય કરવા. આ પ્રમાણે દ્રઢ સંકલ્પ કરીને એક વર્ષ સુધી રાત દિવસ આ બધા નિયમોનું પાલન કરતા રહેવું. એક કે અડધા પલ એટલે 16 કે 8 ગ્રામના સોનાની દીવી બનાવવી. તેમાં વાટ ચાંદીની હોય, જે 2-2.5 પલ 16 કે 40 ગ્રામની હોવી જોઈએ. ઘીથી ભરેલો ઘડો હોય તથા તેના ઉપર તાંબાનું પાત્ર રાખેલું હોય. મુક્તિની અભિલાષા રાખનારા પુરુષે ભક્તિપૂર્વક ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિમા પણ યથાશક્તિ સોનાની બનાવડાવી જોઈએ. ત્યાર પછી વર્ષ પૂર્ણ થાય ત્યારે વિદ્વાન પુરુષે સાધુ તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોને નિમંત્રિત કરવા. 12 બ્રાહ્મણ હોય તે ઉત્તમ છે, 6 બ્રાહ્મણનું હોવું મધ્યમ છે. એ પણ ન થઈ શકે તો 3 બ્રાહ્મણને નિમંત્રણ કરવા. એમનામાંથી એક કર્મનિષ્ઠ તથા સપ્તનિક બ્રાહ્મણની પૂજા કરવી. તે બ્રાહ્મણ ઇતિહાસ પુરાણોનો જ્ઞાતા ધાર્મિક મૃદુલ સ્વભાવનો પિતૃભક્ત ગુરુ સેવા પરાયણ તથા દેવતા બ્રાહ્મણોનો પૂજક હોવો જોઈએ. પાદ્ય અર્ધ્ય દાન વગેરેની વિધિ પ્રમાણે વસ્ત્ર અલંકાર તથા આભૂષણ અર્પણ કરીને પત્ની સહિત બ્રાહ્મણદેવની પૂજા કરીને ભગવાન લક્ષ્મીનારાયણને તથા બત્તી એટલે વાટ સહિત દીવાને પણ તાંબાના પાત્રમાં મૂકીને ઘીથી ભરેલા ઘડાની સાથે જ તે બ્રાહ્મણને દાન કરી દેવું. હે દેવર્ષિ, તે સમયે નીચેના મંત્રથી પરમ પુરુષ નારાયણ દેવનું ધ્યાન પણ કરતા રહેવું. અવિદ્યા તમસા વ્યાપ્તે સંસારે પાપ નાશન જ્ઞાન પ્રદો મોક્ષ દશ્વ તસ્માદ દત્તો મયા નગ. હે પાપરહિત નારાયણ તથા જ્યોતિર્મય દીપ, અવિદ્યારૂપી અંધકારથી ભરેલા સંસારમાં તમે જ જ્ઞાન તથા મોક્ષ પ્રદાન કરનારા છો, તેથી મેં આજે તમારું દાન કર્યું છે. પછી જેની પૂજા કરી છે તે બ્રાહ્મણોને પોતાની શક્તિ અનુસાર દક્ષિણા આપ. અન્ય બ્રાહ્મણોને પણ ઘૃતયુક્ત ખીર તથા મિષ્ટાનનું ભોજન કરાવો. ઘૃતયુક્ત કહેતા ઘીયુક્ત બ્રાહ્મણ ભોજન પછી સપ્તનિક બ્રાહ્મણને વસ્ત્ર પહેરાવવા. જરૂરી વસ્તુઓ સાથે સૈયા તથા વાછરડા સાથે ગાયનું દાન કરવું. બીજા બ્રાહ્મણોને પણ પોતાના સામર્થ્ય પ્રમાણે દક્ષિણા આપવી. મિત્રો, સ્વજનો તથા બંધુ બાંધવોને પણ ભોજન કરાવવું. અને તેમનો સત્કાર કરવો. આ પ્રમાણે આ સંવત્સર દીપ વ્રતની સમાપ્તિના સમયે મોટો ઉત્સવ કરવો, પછી બધાને પ્રણામ કરીને વિદાય કરવા અને પોતાની ભૂલો માટે ક્ષમા માગવી. દાન, વ્રત, યજ્ઞ તથા યોગાભ્યાસથી મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ ફળ તેને સંવત્સર દીપ વ્રતનું પાલન કરવાથી મળે છે. ગાય, ભૂમિ, સુવર્ણ તથા વિશેષ કરીને ઘર વગેરેના દાનથી વિદ્વાન પુરુષ જે ફળને પામે છે તે જ દીપ વ્રતથી પણ પ્રાપ્ત થાય છે. દીપદાન કરનાર મનુષ્ય કાંતિ, અક્ષય ધન, જ્ઞાન તથા પરમ સુખ પામે છે. દીપદાન કરવાથી મનુષ્યને સૌભાગ્ય, અત્યંત નિર્મળ વિદ્યા, આરોગ્ય તથા પરમ ઉત્તમ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, એમાં લેશ માત્ર સંશય નથી. દીપદાન કરનાર મનુષ્યને સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત સૌભાગ્યવતી પત્ની, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર તથા અક્ષય સંતતિ પ્રાપ્ત થાય છે. દીપદાનના પ્રભાવથી બ્રાહ્મણને પરમ જ્ઞાન, ક્ષત્રિયને ઉત્તમ રાજ્ય, વૈશ્યને ધન અને સમસ્ત પશુ તથા શુદ્રને સુખની પ્રાપ્તિ થાય છે. કુમારી કન્યાને સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત પતિ મળે છે, તે ઘણા પુત્ર પૌત્ર તથા દીર્ઘ આયુ પામે છે. યુવાન સ્ત્રી આ વ્રતના પ્રભાવથી કદી વિધવા થવાનું દુઃખ જોતી નથી, તેનો પોતાના સ્વામીથી કદી વિયોગ થતો નથી. દીપદાનથી માનસિક ચિંતા તથા રોગ પણ દૂર થાય છે. ભયભીત પુરુષ ભયથી તથા કેદી બંધનથી છૂટી જાય છે. દીપવ્રતમાં તત્પર રહેનારા મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે પાપોથી નિસંદેહ મુક્ત થઈ જાય છે, આવું બ્રહ્માજીનું વચન છે. જેણે શ્રી હરિની સન્મુખ સંવત્સર દીપ પ્રગટાવ્યો છે તેને નિશ્ચિંતપણે ચાંદ્રાયણ તથા કૃચ્છ વ્રતોનું અનુષ્ઠાન પૂરું કરી લીધું. જેમણે ભક્તિપૂર્વક શ્રી હરિની પૂજા કરીને સંવત્સર દીપ વ્રતનું પાલન કર્યું છે તેઓ ધન્ય છે, તથા જેમણે જન્મ લીધાનું ફળ પ્રાપ્ત કરી લીધું, જેઓ સળીથી દીવાની વાટને ઉપર ચડાવી દે છે તેઓ પણ દેવ દુર્લભ પરમ પદને પ્રાપ્ત થાય છે. જે લોકો હંમેશા મંદિરના દીવામાં યથાશક્તિ તેલ અને વાટ પૂરે છે તેઓ પરમ ધામમાં જાય છે. જે લોકો બુજાઈ રહેલા અથવા બુજાયેલા દીવાને સ્વયં પ્રગટાવવામાં અસમર્થ હોવા છતાં બીજા લોકોને તેની સૂચના આપી દે છે તેઓ પણ ઉક્ત ફળના અધિકારી બને છે. જે દીવા માટે થોડા થોડા તેલની ભીખ માગીને શ્રી વિષ્ણુની સન્મુખ દીપ પ્રગટાવે છે તેને પણ પુણ્ય મળે છે. દીવો પ્રગટાવતી વખતે જો કોઈ નીચ મનુષ્ય પણ તે તરફ હાથ જોડીને શ્રદ્ધાથી નિહાળે છે તો તે વિષ્ણુ ધામમાં જાય છે. જે બીજાને દીવો પ્રગટાવવાની સલાહ આપે છે તથા પોતે પણ પ્રગટાવે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. જે લોકો પૃથ્વી પર દીપ વ્રતના મહાત્મયને સાંભળે છે તેઓ સર્વ પાપોથી છૂટીને શ્રી વિષ્ણુ ધામમાં જાય છે. હે વિદ્વાન, મેં તમને આ દીપ વ્રતનું વર્ણન કહી સંભળાવ્યું છે. તે મોક્ષ તથા બધા પ્રકારનું સુખ આપનાર મહાન વ્રત છે. આના અનુષ્ઠાનથી પાપના પ્રભાવથી થનારા નેત્ર રોગ નષ્ટ થઈ જાય છે. માનસિક ચિંતાઓ તથા વ્યાધિઓનો ક્ષણવારમાં નાશ થઈ જાય છે. હે નારદ, આ વ્રતના પ્રભાવથી દારિદ્ર્ય અને શોક થતો નથી, મોહ અને ભ્રાંતિ મટી જાય છે. અધ્યાય 8 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.